श्री पद्म पुराण उत्तरखंड अध्याय 62 श्रीमद् भगवद गीता ना पहला अध्याय नु महात्म्य श्री पार्वती ए कहियो। हे भगवान, तमे सर्व तत्वना ज्ञाता छो, तमारी कृपा थी मने श्री विष्णु संबंधी विविध प्रकारना धर्म सांभळवा मळ्या, जे समस्त लोकोनो उद्धार करवा वाला छे। हे देवेश, હવે હું ગીતાનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું, જેનું શ્રવણ કરવાથી શ્રીહરિમાં ભક્તિ વધે છે। શ્રી મહાદેવજી બોલ્યા, જેમનો શ્રી વિગ્રહ અળસીના ફૂલ જેવો શ્યામ વર્ણ છે, પક્ષીરાજ ગરુડ જેમના વાહન છે, જે પોતાના મહિમાથી કદી ચ્યુત થતા નથી તથા શેષનાગની સૈયા પર સદા શયન કરે છે, તે ભગવાન મહાવિષ્ણુની હું ઉપાસના કરું છું। એક સમયની વાત છે, મૂરદૈત્યના નાશક ભગવાન વિષ્ણુ શેષનાગના રમણીય આસન પર સુખપૂર્વક બિરાજમાન હતા। તે સમયે સમસ્ત લોકને આનંદ આપનારા ભગવતી લક્ષ્મીએ આદરપૂર્વક પ્રશ્ન કર્યો। શ્રી લક્ષ્મીજીએ પૂછ્યું, હે ભગવાન, તમે સંપૂર્ણ જગતનું પાલન કરતા હોવા છતાં પણ પોતાના ઐશ્વર્ય પ્રત્યે ઉદાસીન જેવા થઈને આ શ્રીસાગરમાં નિંદ્રા લઈ રહ્યા છો, એનું શું કારણ છે? શ્રી ભગવાન બોલ્યા, હે સુમુખી, હું નિંદ્રા લેતો નથી, બલકે તત્વનું અનુસરણ અંત દ્રષ્ટિ દ્વારા પોતાના જ મહેશ્વર તેજનો સાક્ષાત્કાર કરી રહ્યો છું। હે દેવી, આ એ જ તેજ છે જેના યોગીઓ કુશાગ્ર બુદ્ધિ દ્વારા પોતાના અંતકરણમાં દર્શન કરે છે તથા જેના મીમાંસક વિદ્વાનો વેદોના સાર તત્વ નિશ્ચિત કરે છે। એ મહેશ્વર તેજ એક અજર પ્રકાશ સ્વરૂપ, આત્મરૂપ, રોગ શોક રહિત, અખંડ આનંદનો પુંજ, નિષ્પંદ નિરીહ તથા દ્વેત રહિત છે। આ જગતનું જીવન તેને આધીન છે, હું તેનો અનુભવ કરું છું। હે દેવેશ્વરી, આ જ કારણે તમને હું નિંદ્રાધીન લાગું છું। શ્રી લક્ષ્મીએ કહ્યું, હે ઋષિકેશ, તમે જે યોગ્યોના દ્વેય છો, તમારા સિવાય પણ કોઈ ધ્યાન કરવા યોગ્ય તત્વ છે એ જાણીને મને બહુ કુતૂહલ થઈ રહ્યું છે। આ ચરાચર જગતનું સર્જન અને સંહાર કરવાવાળા સ્વયં તમે જ છો, તમે સર્વસમર્થ છો। આ પ્રકારની સ્થિતિમાં હોવા છતાં પણ તમે તે પરમ તત્વથી ભિન્ન છો, તો મને તેનો બોધ કરાવો। શ્રી ભગવાન બોલ્યા, હે પ્રિય, આત્માનું સ્વરૂપ દ્વૈત અને અદ્વૈતથી અલગ, ભાવ અને અભાવથી મુક્ત તથા આદિ અંતરહિત છે। શુદ્ધ જ્ઞાનના પ્રકાશથી ઉપલબ્ધ થનાર તથા પરમાનંદ સ્વરૂપ હોવાના કારણે એકમાત્ર સુંદર છે, આ જ મારું ઈશ્વરીય રૂપ છે। આત્માનું એકત્વ જ બધા દ્વારા જાણવા યોગ્ય છે। ગીતા શાસ્ત્રમાં આનું જ પ્રતિપાદન થયું છે। અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુના વચન સાંભળીને લક્ષ્મીદેવીએ શંકા ઉપસ્થિત કરતા રહીને કહ્યું, હે ભગવાન, જો તમારું સ્વરૂપ પરમ પરમાનંદમય અને મનવાણીથી પર છે તો ગીતા તેનો બોધ કઈ રીતે કરાવે છે? મારા સંદેહનું તમે નિવારણ કરો। શ્રી ભગવાન બોલ્યા, હે સુંદરી, સાંભળો, હું ગીતામાં મારી સ્થિતિનું વર્ણન કરું છું। ક્રમશઃ 5 અધ્યાયોને તમે 5 મુખી સમજો, 10 અધ્યાયોને 10 ભુજાઓ સમજો તથા 1 અધ્યાયને ઉદર અને 2 અધ્યાયોને 2 ચરણ કમળ જાણો। આ પ્રમાણે 18 અધ્યાયોની વાંગમય ઈશ્વરી મૂર્તિ જ સમજવી જોઈએ। શૃણુ શૃણોણી વક્ષ્યામિ ગીતાસુ સ્થિતિમાત્મનઃ વક્ત્રાણી પંચ જાનીહિ પંચ અધ્યાય અનુક્રમાત્ 10 અધ્યાયન ભુજા સ્વ ચેક મુદરમ દ્વોપાદ પદાંબુજે એવમ અષ્ટાદશાધ્યાયી વાંગમય મૂર્તિરેશ્વરી 171માં અધ્યાયનો 27-28 શ્લોક સંખ્યા। આ જ્ઞાન દ્વારા તે મહાન પાતકોનો નાશ કરનારી છે। જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ ગીતાના 1 અથવા અર્ધા અધ્યાય અથવા 1 અર્ધા કે ચોથા ભાગના શ્લોકનો પણ દરરોજ અભ્યાસ કરે છે, તે સુશર્માની જેમ મુક્ત થઈ જાય છે। શ્રી લક્ષ્મીજીએ પૂછ્યું, હે દેવ, આ સુશર્મા કોણ હતો, કઈ જાતિનો હતો અને ક્યાં કારણે તેની મુક્તિ થઈ? શ્રી ભગવાન બોલ્યા, હે પ્રિય. સુશર્મા બહુ ખોટી બુદ્ધિનો માણસ હતો, પાપીઓનો તો તે શિરોમણી હતો. તેનો જન્મ વૈદિક જ્ઞાનથી શૂન્ય અને ક્રૂર કર્મી બ્રાહ્મણોના કુળમાં થયો હતો. તે ન તો ધ્યાન કરતો હતો કે ન હોમ કરતો હતો કે ન અતિથિઓનો સત્કાર કે લંપટ હોવાના કારણે સદા વિષયોના સેવનમાં જ આસક્ત રહેતો હતો. હળ હાંકતો અને પાંદડા વેચીને જીવન નિર્વાહ કરતો હતો. તેને મદિરા પાનનું વ્યસન હતું તથા તે માંસ પણ ખાતો હતો. આ પ્રમાણે તેણે પોતાના જીવનનો મોટો ભાગ વ્યતીત કરી દીધો. એક દિવસ તે પાંદડા લાવવા માટે કોઈ ઋષિના બગીચામાં ફરી રહ્યો હતો. દરમિયાન સાપે તેને દંશ માર્યો. સુશર્મા મૃત્યુ પામ્યો. મૃત્યુ પછી તે અનેક નરકોમાં જઈને ત્યાંની યાતનાઓ ભોગવીને મૃત્યુલોકમાં પાછો આવ્યો અને અહીં બોજ ઉપાડનાર બળદ બન્યો. તે સમયે કોઈ લંગડા માણસે પોતાનું જીવન આરામથી વ્યતીત કરવા માટે તેને ખરીદી લીધો. બળદે તે લંગડા માણસનો ભાર વહન કરીને બહુ જ મુશ્કેલીથી 7-8 વર્ષ પસાર કર્યા. એક દિવસ તે પંગુએ કોઈ ઊંચા સ્થાન પર બહુ જ તેજ ગતિએ તે બળદને દોડાવ્યો, તેથી તે થાકીને જમીન પર પડી ગયો અને મૂર્છિત થઈ ગયો. તે સમયે ત્યાં કુતૂહલવશ ઘણા લોકો ભેગા થઈ ગયા. તે લોકોમાંથી કોઈ પુણ્યાત્મા વ્યક્તિએ તે બળદનું કલ્યાણ કરવા માટે તેને પોતાના પુણ્યનું દાન કર્યું. ત્યાર પછી થોડા બીજા લોકોએ પણ પોતપોતાના પુણ્યોને યાદ કરીને બળદના કલ્યાણાર્થે દાન કર્યું. તે ભીડમાં એક વૈશ્યા પણ હતી. તેણે પોતાના પુણ્યની ખબર ન હતી, છતાં તેણે લોકોની દેખાદેખી તે બળદ માટે કંઈક આપ્યું. ત્યાર પછી યમરાજના દૂતો તે મરી ગયેલા પ્રાણીને પહેલા યમપુરીમાં લઈ ગયા. તે એવું વિચારીને કે આ વૈશ્યાના આપેલા પુણ્યથી પુણ્યવાન થઈ ગયો છે, તેથી તેને છોડી દેવામાં આવ્યો. પછી તે ભૂલોકમાં આવીને ઉત્તમ કુળમાં સિલવાન બ્રાહ્મણના ઘરમાં ઉત્પન્ન થયો. તે સમયે પણ તેને તેના પૂર્વ જન્મની વાતોનું સ્મરણ હતું. ઘણા દિવસ પછી પોતાના અજ્ઞાનને દૂર કરનારા કલ્યાણ તત્વનો જિજ્ઞાસુ થઈને તે પેલી વેશ્યાને પાસે ગયો અને તેના દાનની વાત કહીને તેણે વેશ્યાને પૂછ્યું, તમે ક્યું પુણ્યદાન કર્યું હતું? વેશ્યાએ ઉત્તર આપ્યો, આ પિંજરામાં બેઠેલો પોપટ દરરોજ કંઈક ભણે છે, તેનાથી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે. તેનું પુણ્ય મેં તમારા માટે દાન કર્યું હતું. ત્યાર પછી તે બંને પોપટને પૂછ્યું ત્યારે તે પોપટે પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરીને પ્રાચીન ઇતિહાસ કહેવા માંડ્યો. પોપટ બોલ્યો, પૂર્વજન્મમાં હું વિદ્વાન હોવા છતાં પણ અભિમાનથી મોહિત રહેતો હતો. મારો રાગ દ્વેષ એટલો વધી ગયો હતો કે હું ગુણવાન વિદ્વાનો પ્રત્યે પણ ઈર્ષા કરવા લાગ્યો. પછી યથાસમય મારું મૃત્યુ થઈ ગયું અને હું અનેક ઘૃણિત લોકમાં ભટકતો રહ્યો. ત્યાર પછી આ લોકમાં આવ્યો. સદગુરુની બહુ જ નિંદા કરવાના કારણે પોપટના કુળમાં મારો જન્મ થયો. પાપી હોવાના કારણે નાની ઉંમરમાં જ મારા માતા પિતાથી વિયોગ થઈ ગયો. એક દિવસ હું ગ્રીષ્મ ઋતુમાં તપેલા રસ્તા પર પડ્યો હતો. ત્યાંથી કેટલાક શ્રેષ્ઠ મુનિઓ મને ઉપાડી લાવ્યા અને મહાત્માઓના આશ્રમમાં આશ્રમની અંદર એક પાંજરામાં તેમણે મને પૂરી દીધો. ત્યાં મને ભણાવવામાં આવ્યો. ઋષિઓના બાળકો બહુ જ આદર સાથે ગીતાના પહેલા અધ્યાયની આવૃત્તિ કરતા હતા. તેમને સાંભળીને હું પણ પાઠ કરવા લાગ્યો. એ દરમિયાન એક ચોરી કરનાર શિકારીએ મને ત્યાંથી ચોરી લીધો. ત્યાર પછી આ દેવીએ મને ખરીદી લીધો. આ જ મારી કહાની છે. જે મેં તમને કહી, પૂર્વકાળમાં મેં આ પહેલા અધ્યાયનો અભ્યાસ કર્યો હતો, જેનાથી મેં મારા પાપોને દૂર કર્યા છે. પછી તેનાથી જ આ વેશ્યાનું પણ અંતઃકરણ શુદ્ધ થયું છે અને તેના પુણ્યથી આ દ્વિજ શ્રેષ્ઠ સુશર્મા પણ પાપ મુક્ત થઈ ગયા છે. આ પ્રમાણે પરસ્પર વાર્તાલાપ અને ગીતાના પ્રથમ અધ્યાયના મહાત્મ્યની પ્રશંસા કરીને તે ત્રણેય નિરંતર પોતપોતાના ઘરમાં ગીતાનો અભ્યાસ કરવા લાગ્યા. તેથી જે ગીતાના પ્રથમ અધ્યાયને વાંચે, સાંભળે તથા અભ્યાસ કરે છે, તેને આ ભવસાગર પાર કરવામાં કોઈ મુશ્કેલી થતી નથી. અધ્યાય 62 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.